ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवत महापुराण नवमो स्कंद पहलो अध्याय। वेवस्त मनुना पुत्र राजा सुधुम्न नी कथा। राजा परीक्षित पूछू, भगवन आपे बधा मनवंतरो ने तेमनामा અનંત શક્તિશાળી ભગવાન દ્વારા કરવામાં આવેલા ઐશ્વર્યપૂર્ણ ચરિત્રનું વર્ણન કર્યું અને મેં તેમનું શ્રવણ પણ કર્યું। આપે કહ્યું કે પાછલા કલ્પના અંતમાં દ્રવિડ દેશના સ્વામી રાજર્ષિ સત્યવ્રતે ભગવાનની સેવા કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેઓ જ આ કલ્પમાં વેવસ્થ મનુ થયા। આપે તેમના ઈશ્વાકુ વગેરે રાજવી પુત્રોનું પણ વર્ણન કર્યું। બ્રહ્મન હવે તમે કૃપા કરીને તેમના વંશનું અને વંશમાં થનારા જુદા જુદા ચરિત્રોનું વર્ણન કરો। હે મહાભાગ, અમારા હૃદયમાં હંમેશા કથા સાંભળવાની જિજ્ઞાસા રહે છે। વેવસ્થ મનુના વંશમાં જે પુરુષો થઈ ગયા, અત્યારે જે વિદ્યમાન હોય અને ભવિષ્યમાં જે થશે, તે બધા પવિત્ર કીર્તિ પુરુષોના પરાક્રમનું વર્ણન કરો। શુતજી કહે છે, સોનકાદી ઋષિઓ બ્રહ્મવાદી ઋષિઓની સભામાં પરીક્ષિત રાજાએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે ધર્મના પરમ મર્મગ્ન ભગવાન શ્રી સુખદેવજીએ કહ્યું। શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, તમે મનુવંશનું વર્ણન સંક્ષેપમાં સાંભળો, કારણ કે સેંકડો વર્ષોમાં પણ તેનું વિસ્તારથી વર્ણન કરી શકાય એમ નથી। જે પરમ પુરુષ પરમાત્મા નાના મોટા બધા પ્રાણીઓના આત્મા છે, પ્રલયના સમયે માત્ર તેઓ જ હતા, આ વિશ્વ તથા અન્ય કશુંય ન હતું। મહારાજ તેમના નાભિપ્રદેશમાંથી એક સુવર્ણમય કમલનો કોષ પ્રગટ થયો। તે કમલ કોષમાં ચતુર્મુખ બ્રહ્માજીનો આવિર્ભાવ થયો। બ્રહ્માજીના માનસપુત્ર મરીચી અને મરીચીના પુત્ર કશ્યપ થયા। તેમના ધર્મપત્ની દક્ષપુત્રી અદિતિથી વિવસ્વાન સૂર્યનો જન્મ થયો। વિવસ્વાનના સંજ્ઞા નામના પત્નીથી શ્રાદ્ધદેવ મનુનો જન્મ થયો। પરીક્ષિત, પરમ મનસ્વી શ્રાદ્ધદેવ રાજાને ત્યાં તેમના પત્ની શ્રદ્ધાદેવીના ગર્ભથી 10 પુત્રો ઉત્પન્ન થયા। તેમના નામ ઈશ્વાકુ, નૃગ, શર્યાતિ, દૃષ્ટ, દૃષ્ટ, કરુષ, નરિષ્યંત, પૃષદ્ર, નભગ અને કવિ હતા। વેવસ્ત મનુ પહેલા સંતાનહીન હતા। તે સમયે સર્વસમર્થ ભગવાન વશિષ્ઠજીએ તેમને સંતાન પ્રાપ્તિ કરાવવા માટે મિત્રાવરુણનો યજ્ઞ કરાવ્યો હતો। યજ્ઞના આરંભમાં માત્ર દૂધનો આહાર લેનારા વેવસ્ત મનુના પત્ની શ્રદ્ધાદેવીએ પોતાના હોતા પાસે જઈને પ્રણામપૂર્વક યાચના કરી કે મને પુત્રી જ પ્રાપ્ત થાય। ત્યારે અર્ધવર્યુની પ્રેરણાથી હોતા બનેલા બ્રાહ્મણે શ્રદ્ધાદેવીની ઈચ્છા અનુસાર એકાગ્ર ચિત્તે વષટકારનું ઉચ્ચારણ કરીને યજ્ઞકુંડમાં આહુતિ આપી। જ્યારે હોતાઓએ આ પ્રમાણે વિપરીત કર્મ કર્યું ત્યારે યજ્ઞના ફળ સ્વરૂપે પુત્રને બદલે ઈલા નામની પુત્રીનો જન્મ થયો। તેને જોઈને શ્રાદ્ધદેવી મનુ મહારાજનું મન કંઈક વિશેષ પ્રસન્ન ન થયું। તેમણે પોતાના ગુરુ વશિષ્ઠજીને કહ્યું, ભગવાન, તમે લોકો તો બ્રહ્મવાદી છો, તમારું કર્મ આ પ્રમાણે વિપરીત ફળ આપનારું કઈ રીતે થઈ શકે? કઈ રીતે થઈ ગયું? અરે આ તો મોટા દુઃખની વાત છે. વૈદિક કર્મનું આવું વિપરીત ફળ તો ક્યારેય ન થવું જોઈએ. તમારા લોકોનું મંત્ર જ્ઞાન તો પૂર્ણ છે જ, આ સિવાય તમે લોકો જીતેન્દ્રિય પણ છો તથા તપસ્યાને લીધે નિષ્પાપ થઈ ચૂક્યા છો. દેવતાઓમાં કદી અસત્ય સંભવતું નથી, તો આપના સંકલ્પનું આ વિપરીત ફળ કઈ રીતે થયું? પરીક્ષિત, અમારા વૃદ્ધ પ્રપિતામહ ભગવાન વશિષ્ઠજીએ તેમની આ વાત સાંભળીને જાણી લીધું કે હોતાએ વિપરીત સંકલ્પ કર્યો છે. તેથી તેમણે વ્યવસ્થિત મનુને કહ્યું, રાજન, તમારા હોતાના વિપરીત સંકલ્પથી આપણો સંકલ્પ બરાબર રીતે પૂરો થયો નથી. તેમ છતાં હું મારા તપના પ્રભાવથી તમને શ્રેષ્ઠ પુત્ર આપીશ. પરીક્ષિત, પરમ યશસ્વી ભગવાન વશિષ્ઠજીએ આવો નિશ્ચય કરીને તે ઈલા નામની પુત્રીને જ પુરુષ બનાવી દેવા માટે પુરુષોત્તમ ભગવાન નારાયણની સ્તુતિ કરી. સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિએ સંતુષ્ટ થઈને તેમને ઈચ્છિત વરદાન આપ્યું, જેના પ્રભાવથી તે કન્યા જ સુધમ્ન નામનો ઉત્તમ પુરુષ બની ગયો. મહારાજ, એકવાર સુધમ્ન સિંધુ દેશના ઘોડા પર સવાર થઈ થોડા મંત્રીઓ સાથે શિકાર કરવા માટે વનમાં ગયા. ત્યાં સુંદર ધનુષ્ય અને પરમ અદ્ભુત બાણો લઈ તે કવચધારી વીર સુધુમ્ન કુમાર હરણોનો પીછો કરતા કરતા ઉત્તર દિશામાં બહુ આગળ નીકળી ગયા. છેવટે તેઓ મેરુ પર્વતની તળેટીના એક વનમાં ચાલ્યા ગયા. તે વનમાં ભગવાન શંકર પાર્વતીજીની સાથે વિહાર કરતા રહે છે. તેમાં પ્રવેશ કરતા જ વીર શ્રેષ્ઠ સુધુમ્ને જોયું કે હું સ્ત્રી થઈ ગયો છું અને ઘોડો પણ ઘોડી થઈ ગયો છે. પરીક્ષિત, સાથે સાથે તેમના બધા અનુચરોએ પણ પોતાને સ્ત્રી રૂપે જોયા. તે બધા એકબીજાનું મોં જોવા લાગ્યા. તેમનું ચિત્ત ઘણું ઉદાસ થઈ ગયું. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, તે પ્રદેશમાં આવો વિચિત્ર ગુણ કઈ રીતે આવી ગયો? કોણે તેને આવો બનાવી દીધો હતો? તમે કૃપા કરીને મારા આ પ્રશ્નનો ઉત્તર આપો, કેમ કે મને ઘણું જ કુતૂહલ થઈ રહ્યું છે. શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, એક દિવસ ભગવાન શંકરના દર્શન કરવા માટે મોટા મોટા તપસ્વી ઋષિઓ પોતાના તેજથી દિશાઓને અંધકાર રહિત કરતા તે વનમાં ગયા. તે સમયે અંબિકા દેવીનું વસ્ત્ર થોડું ખસી ગયું હતું. ઋષિઓને ઓચિંતા આવેલા જોઈને તેઓ અત્યંત શરમાઈ ગયા અને તુરત જ ભગવાન શંકરના ખોળામાંથી ઉઠીને વસ્ત્રો સરખા કરી લીધા. ઋષિઓએ પણ જોયું કે ભગવાન ગૌરીશંકર અત્યારે વિહાર કરી રહ્યા છે, તેથી તેઓ ત્યાંથી પાછા ફરી ગયા અને ભગવાન નરનારાયણના આશ્રમમાં ગયા. તે જ સમયે ભગવાન શંકરે પોતાના પ્રિયા ભગવતી અંબિકાને પ્રસન્ન કરવા માટે કહ્યું કે મારા સિવાય જે કોઈ પણ પુરુષ આ સ્થાનમાં પ્રવેશ કરશે તે સ્ત્રી બની જશે. પરીક્ષિત, ત્યારથી પુરુષો તે સ્થાનમાં પ્રવેશ કરતા નથી. હવે સુધુમ્ન સ્ત્રી બની ગયા હતા, તેથી તેઓ પોતાના સ્ત્રી બની ગયેલા અનુચરોની સાથે એક વનથી બીજા વનમાં વિચરવા લાગ્યા. તે જ સમયે શક્તિશાળી બુદ્ધે જોયું કે મારા આશ્રમની પાસે જ ઘણી બધી સ્ત્રીઓથી વીંટળાયેલી એક સુંદર સ્ત્રી જઈ રહી છે. તેમણે તે સ્ત્રીને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી. તે સુંદર સ્ત્રીએ પણ ચંદ્રના પુત્ર બુધને પતિ બનાવવાની ઈચ્છા કરી. ત્યાર પછી બુધ દ્વારા આ સ્ત્રીથી પુરવા નામનો પુત્ર ઉત્પન્ન થયો. આ પ્રમાણે મનુપુત્ર રાજા સુધુમ્ન સ્ત્રી બની ગયા. સાંભળવા મળે છે કે તેમણે તે સ્થિતિમાં પોતાના કુળ પુરોહિત વશિષ્ઠજીનું સ્મરણ કર્યું. સુધુમ્નની આવી દશા જોઈને વશિષ્ઠજીના હૃદયમાં કરુણાવશ અત્યંત દુઃખ થયું. તેમણે સુધુમ્નને ફરીથી પુરુષ બનાવવા માટે ભગવાન શંકરની આરાધના કરી. ભગવાન શંકર વશિષ્ઠજી પર પ્રસન્ન થયા. પરીક્ષિત, તેમણે વશિષ્ઠજીની અભિલાષા પૂરી કરવા અને પોતાની વાણીને પણ સત્ય રાખતા આ પ્રમાણે કહ્યું. વશિષ્ઠ, તમારો આ યજમાન 1 મહિના સુધી પુરુષ રહેશે, 1 મહિના સુધી સ્ત્રી. આ વ્યવસ્થા પ્રમાણે સુધુમ્ન ઈચ્છાનુસાર પૃથ્વીનું પાલન કરે. આ પ્રમાણે વશિષ્ઠજીના અનુગ્રહથી વ્યવસ્થા પ્રમાણે અભિષ્ટ પુરુષત્વનો લાભ મેળવીને સુધુમ્ન કુમાર પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. પરંતુ પ્રજા સુધુમ્નને પસંદ કરતી ન હતી. તેમને ત્યાં 3 પુત્રો થયા, ઉત્કલ, ગઈ અને વિમલ. પરીક્ષિત, તેઓ બધા દક્ષિણ દેશના રાજા બન્યા. પછી કેટલોક કાળ વીતતા વૃદ્ધાવસ્થા આવવાથી પ્રતિષ્ઠાનપુરના અધિપતિ સુધુમ્નજીએ પોતાના પુત્ર પુરુરવાને રાજ્ય સોંપી સ્વયં તપ કરવા માટે વન તરફ પ્રયાણ કર્યું. 9મા સ્કંદ અંતર્ગત ઈલા ઉપાખ્યાનમાંનો 1લો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.